સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે તે બંધન છે, એમ અમારું હૃદય છે. પોતે જ કહ્યું કે બીજું કઈ શોધ માં એક પોતે શોધી ને જેટલા લોકો ને શ્રીમંત આચાર્ય મળતા હતા ત્યારે એમના માટે તો શ્રીમંત પ્રત્યક્ષ સદગુરુ જ હતા ને. એ પ્રત્યક્ષ હતા પણ કઈ વળે નહી, કશી ચાર જણ વળ્યું છે બસ, ચાર જણ એ દ્રષ્ટિ બદલી આપે કે બીજું કઈ કરી શકે નહી, દ્રષ્ટિ ચાર્જની બદલી આપી સંયુક્ત કરાવી. બીજા લોકો તો એટલી પરમી નહી બતાડે, તારી વકરે એવું પરમી નહી બતાડે ની લોકો. લોકો તો કે છે ભાઈ રવજી બીના દીકરા રાજચંદ્ર ઓળખ્યા એવી વાતો કરે. શું કહ્યું? એમને દ્રષ્ટિ બદલાયેલી ચાર્જ ની દ્રષ્ટિ, એ તો આત્મા પાણી દ્રષ્ટિ જાય એટલું જ. બાકી ચિંતાઓ તો બધાને કભી માર્ગના જ્ઞાનીઓ બધા ચિંતા વાળા હોય, અંદર આનંદ થાય ને બહાર ચિંતા હોય. શું હોય? અંદર આનંદ હોય બહાર ચિંતા. એ પોતે લખે મારે બહાર ચિંતા ઉપાડી છે. મહાવીર ભગવાન હોય ને તમને ખ્યાલ ન આવે કે આ મહાવીર ભગવાન છે કે દાદા છે ને દાદા છે એમ. એ પ્રત્યક્ષ એને જિજ્ઞાસા થાય કેવાય જ નહીં. જિજ્ઞાસુ માણસ તો તરસો જ હોય હંમેશા. પાણી પી ના આવ્યો તો પાણી ઘરે તર લાગે એને તૃપ્તિ. એ જિજ્ઞાસા ના કહેવાય, એ પોતાની જાતની આડવી હોય છે. આડવીઓ અને હિન્દુસ્તાન માણસો દરેક બધા આડેથી જ ભરેલા હોય. એ આડવીઓ જાય તો દિવડો આવે. આડીઓ જાય ક્યારે? આડીઓ ઘણા પુરુષ મળે એમને ત્યારે બધા આડીઓ પોતાને નીકળી જાય. પણ તમારા મોક્ષ માં તમારો દેહ ના હતો એટલે તમે કઈ રીતે ફીલ કરો છો? એમ કે છે કે મોક્ષ માં પરમ આનંદ હોય એવું કે છે, તો મોક્ષ માં તો દેહ ન હોય તો પરમ આનંદ કેવી રીતે હોય? અનુભવ એનો અનુભવ કેવી રીતે થાય? મોક્ષ માં દેહ ન હોય તો પરમ આનંદ નો અનુભવ કેવી રીતે થાય? એ પોતે પરમાનંદ સ્વરૂપ હતું એટલે દુઃખ ન થાય એમના પરમાનંદ. કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય અને એક જ મસ્તી માં રે એમનો પરમાનંદ. અનુભવ થયા પછી દેહ નો અનુભવ થયા પછી એ થાય પોતે આત્મા રૂપે અનુભવ થાય પોતાનો. અને દેહ માં પરમાનંદ જુએ સંસાર ના દુઃખ હોય છતાં દુઃખ અડે નહી. દુઃખમાં અડે નહી, દુઃખમાં સમાધિ રહે. સંસાર ના દુઃખો પાર કરતા હોય ને તેની સમાધિ રહે એનું નામ પરમાનંદ. એ અહિયાં પ્રત્યક્ષ અનુભવ ચાકે પ્રત્યક્ષ મોક્ષ ઉઠાવે ત્યાર પછી મોક્ષ દેહ નિર્વાણ પામે પછી ખરો મોક્ષ ત્યારે થાય, સંપૂર્ણ મુક્ત કહેવાય, આત્યંતિક મુક્તિ કહેવાય. ઉપર મારા બેગ માં છે અત્યારે. ધર્મ અને પુણ્ય વચ્ચે નો તફાવત અને બે કેવી રીતે મળે એ સમજાવો. ધર્મ અને પુણ્ય બે વચ્ચે નો તફાવત બે પ્રકારના ધર્મ છે, એક ભૌતિક ધર્મ અને એક આધ્યાત્મિક ધર્મ. ભૌતિક ધર્મ પુણ્ય એટલે ક્રેડિટ કરવી એને ધર્મ કહ્યું, અને પાપ ને ડેબિટ કરવી એને પાપ કહ્યું. પુણ્ય કોને કહેવાય? ક્રેડિટ કરવી તે. અને પાપ કોને કહેવાય? ડેબિટ કરવું તે. ડેબિટ થયા પછી દુઃખ ઉત્પન્ન થાય, ક્રેડિટ થયા પછી સુખ ઉત્પન્ન થાય. એવો જે ક્રેડિટ ડેબિટ નો ધર્મ એ ભૌતિક ધર્મ કહેવાય. ભૌતિક ધર્મ સી રીતે થાય? આપણે જો સુખ જોઈતા હોય ભૌતિક સુખો, તો બીજા લોકોને ભૌતિક સુખો આપો એટલે આપણને મેરેજ ઉત્પન્ન થશે. અને દુઃખ જોઈતા હોય તો લોકોને દુઃખ આપો, જે જોઈતું એ આપો તમારે. એ બધા ભૌતિક ધર્મ સાર આ એક જ વાક્યમાં. આ ભૌતિક ધર્મ નો સુખ એ વિનાશી સુખો છે, એ ટેમ્પરરી સુખો છે. એ સુખ ઉત્પન્ન થયા પછી દુઃખ પાછવા એ ઉભું જ રહેવાનું. કલ્પિત સુખ છે, સાચા સુખ નથી. એટલે તૃપ્તિ ના થાય ગોજાળે. તૃપ્તિ તો પોતાના આત્મિક ના સુખ, એ પોતાનું સનાતન સુખ, આત્માનું સુખ, અધ્યાત્મ સુખ ઉત્પન્ન થાય ત્યારે તૃપ્તિ થાય. અને એ સુખ પછી જાય નહીં. સુખ ઉત્પન્ન થયા પછી ફરી જાય નહીં, એને આડે ના આવે. સનાતન હોય કેવી રીતે મળે? એ તો જ્ઞાની પુરુષ પાસે જઈએ અને આપડે કહીએ ભાઈ મને સનાતન સુખ આપો, તમે સનાતન સુખ ભૂલી રહ્યા હોય મને આપો, તો એ તમને કૃપા વર્ષાવે. બેને સનાતન સુખ નું પુસ્તક વાંચ્યું, બરોબર છે. બહુ ગમ્યું એમને. ક્યાં ના રહી છે બેન? આ બુક માં હું વાંચું છું કે છ મહાવ્રત. તો છ મહાવ્રત કયા કયા દાદા? કે છે આ પુસ્તક માં છે ચરણવિધિ માં છ મહાવ્રત, તે કયા? આપડા પાંચ મહાવ્રત કહેવાય છે બહાર. કયા પણ દાદા મને ખબર નથી. સત્ય, અચૌર્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. એ છ પાંચ જ ખરી રીતે મહાવ્રત છે, પણ આ છઠ્ઠું અને આ કાળ માં ગણવા લીધું ભાઈ છે. આ ના કરે પાંચ બધા ફળ આપે નહી દાદા. એ છઠ્ઠો તો બહુ અઘરો પડે આ દેશ માં. દાદા તમે જે બ્રહ્મચર્ય માટે કહેલું છે ને એ કે છે અઘરું નથી મોરલ રીતે. એ બરોબર છે, પણ એ તો તમારા માટે નહી કે જગત ને માટે. જેને જ્ઞાન લીધું છે તેને માટે છે. કરે ને એના ચાર્જ ને ડિસ્ચાર્જ બંને નથી, અને ડિસ્ચાર્જ એકલું જ છે. પેલું તો ડિસ્ચાર્જ કરે, ડિસ્ચાર્જ કરે એને માટે આ થોડો છે. આમાં તમારી કઈ જરૂર નથી, આ તો મેં એમ અમારે લખે એટલું જ છે. ભૂલી જઈશું મારું આપેલું દાદા, તમે એવું આપ્યું છે અમે ભૂલી જઈએ ને અહિયાં દર્શન કરીએ પછી તમે તરત આપો પાછું. આપડે તો છોકરી ઉતારવા કહીએ નીકળી શકતું નથી બિચારું. શું કરો તમે ટૂંકમાં આવીને શોર્ટ માં આપી, શોર્ટકટ માં કે તમને બોતેર રહેની સર્વિસ થાય, ઘર સંસાર ચાલે અને સંયમ પૂર્વક રેવાય. સંયમ પૂર્વક સંયમી કોને કહેવાય? ક્રોધ માન માયા લોભ નો સંયમ છે એ બધા સંયમી કહેવાય. સંસારમાં સાધુઓ સંયમી કહેવાય નહી, એ ત્યાગી કહેવાય. કારણ કે એમને વિષયો નો ત્યાગ કર્યો છે, એમને કસાયો નો ત્યાગ કર્યો નથી. કસાય તો ત્યાગ જ છે, કસાયો નો ત્યાગ સંયમ ભગવાને કરવો અને વિષયો ને ત્યાગ રે ત્યાગ કર્યો. સંસાર લોકો એને સંયમ કે સંયમ, એટલે આ સંસાર ની વાતો અલૌકિક વાત કહેવાય. એ અલૌકિક વાત નથી, અલૌકિક તો વાસ્તવિક, એટલે તમને સંયમી કહેવાય. એટલે સંયમી આવ્યા પછી આ મહત્વ પડે નહી. આ તો એ લખવા કા તો લખેલું બીજા જૈનો ના મનમાં એમ લાગે કે અમારું કશું નહીં લેતા નથી. સાધ્ય પ્રાપ્ત થયા સાધન માં ઊંડા ઉતરવાનું હોય નઈ. શાસ્ત્રો એ સાધન છે અને તમને આત્મા સાધ્ય પ્રાપ્ત થયો તે પછી સાધન માં જવાનું જ ના હોય. સાધ્ય પ્રાપ્ત થયા પછી સાધન માં આપણે ગાડી અહીંયા પછી ગાડી ની પહેરી દઈએ કામ ના થાય. ગાડી એ સાધન છે ત્યાં જવાનું, નહી પછી તો આગળ જઈને ગાડી ની ઉતરી નહીં ચાલે ને. ભૂલ થાય છે એનો શું કારણ? હજુ ભૂલ થાય છે, ગુસ્સો નહીં કરવો જોઈએ, પણ ગુસ્સો થાય એનો શું કારણ? પ્રવીણ, આ પ્રવીણ માં થાય તને નહીં થતો એ બરોબર છે દાદા, પણ પ્રવીણ માં જે ભરેલો માલ છે નીકળે ને બહાર. તમારે પૂછીને ભરેલો હતો કે તારી મેરે ભરેલો? દાદા મારી જાતે જ ભર્યો હોય. ભર્યો હોય તો માલ નીકળ્યા કરે. તારા ગુસ્સો બિલકુલ છે નહીં, ક્રોધ માલ માયા લોક દૂત તો શુદ્ધ આત્મા. તારે જાણ્યા કરવાનું કે પ્રવીણ શું કર્યા કરે છે અને ચંપા બધી કામ કરવાનું. ગુસ્સો આપડે ના નીકળે અને દાબી રાખીએ તો પછી શું નીકળશે? નીકળી જવા દે ને, ચોખ્ખો થઈ જવા દે ને. જે ટાંકી નવો માલ આવતો નથી, ટાંકીમાં જૂનો માલ ભરેલો છે એ નીકળે છે, એ ટાંકી ખલાસ થઈ જાય પછી આપડે નવો આવતો નથી. આપડે સિનેમા જઈએ છીએ કારણ કે પછી રેગ્યુલર સ્ટેજ માં આવી ગયું ઉતાવળ ના હોય. ઉતાવળ પણ હોય રેગ્યુલર સ્ટેજ માં આવી ગયું કરે. આ સંદાસ છે, એ રિસ્ચાર્જ છે. આપડે કઈ આખી બીજું કઈ ના ખાવું એના જેવી ફોન લાઈ હું વાત કરું તારે ના તમે નીરુબેન ને કહી દેવાનું જાળે જાય મને પોતાને કઈ તમે લખાય લખાય કરું તો એને કહું જાય જો કોઈ માં જ્ઞાની ની દશા તો વિચારવા જેવી હોય બબે વખત માં છો વાંચું હે સર્જાતક હે સર્જાત્મક સ્વરૂપી તમે ક્યાં ક્યાં અને કેવી રીતે મૂંઝાયા છો તે કહો પત્ર પત્ર 161 માં હે સર્જાત્મક સ્વરૂપી તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છો તે કહો આવી વિભ્રમ અને વિગુઢ દશાશી આવી વિભ્રમ આ પછી એકલા જ થઈ ગયા બીજું કોઈ જ અધિકાર નહીં સાચું સમજવું સાચું એના કામી આ તો બધા શરદી ના કામી લક્ષ્મી ના કામી અહંકાર ના કામી બધાના કામી પણ આ તો સાચી સમજવાના જ કામી મહાવીર ભગવાન પછી હે 2500 વર્ષમાં એક જ થયેલા શ્રીમદ રાજચંદ્ર કઈ લાજ શરમ માન ઉજાદી ના કામી નથી છતાં સાચું કેમ ન સમજાય જગત સદગુરુ ની દ્રષ્ટિએ સમજાય પોતાની પોતાથી યથાર્થ ન સમજાય સદગુરુ ની દ્રષ્ટિએ સમજાય પોતાથી યથાર્થ ન સમજાય સદગુરુ નો યોગ તો ભાસતો નથી અને અમને સદગુરુ તરીકે ગણવાનું થાય છે તે કેમ કરવું અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું કઈ સમજાવ્યું જતું નથી અને વખત પીત્યો જાય છે કઈ સમજાવ્યું જતું નથી અને વખત પીત્યો જાય છે એ કારણથી તથા કઈક વિશેષ ઉદયથી ત્યાગ પણ થતો નથી જેથી બધી સ્થિતિ શંકારૂપ થઈ પડી છે આ કરતા તો અમારે ઝેર પીને મરવું તે ઉત્તમ છે સર્વોત્તમ છે આવો આવો પ્રશ્ન દાદા એવો વિકલ્પ કેવાય શું થયો કેવાય આવો કેમ વિકલ્પ થાય મુજા એટલે જ્ઞાન નો ફોર પડ્યો નઈ મુજા શંકા પડી ગઈ શંકા પડી કર્યા પર કિશનકો ઉપર શંકા સેટ થાય નાની પૂછે તો મુજે જાય ને સદગુરુ નો યોગ ભાસતો નથી અને અમને સદગુરુ તરીકે ગણવાનું થાય છે તે કેમ કરવું અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું કઈ સમજાવ્યું જતું નથી અને વખત બીજો ત્યાગ કરવાનું ચાલતું નથી આખું રબિક માર્ગ બધો ત્યાગ જ કરવા એ બુદ્ધિ માવી જતા બુદ્ધિ એ ત્યાગ કરવા શું કહ્યું એટલો જેટલા ત્યાગ કરે પરિગ્રહ ત્યાગ કરે એટલા વખત ચડે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે કેવી ચડવાનું છે સ્ટેપ બાય સ્ટેપ એટલે જેટલો પરિગ્રહ ઓછો થાય એટલા સ્ટેપ ઉપર ચડે વૈભવ સાથે કેટલી પુણ્ય બાકી હશે જેથી બધી સ્થિતિ શંકર નંબર છે પ્રશ્ન છે દર્શન પરિગ્રહ દર્શન પરિષહ એમ જ વેદાય દર્શન પરિષ એમ જ વેદાય એવો પ્રશ્ન છે. દર્શન પરિષ ઉત્પન્ન થાય એ આવી રીતે જ વેદાય કે છે. લોકોનો પરિચય જ્ઞાની છીએ એવી તેમની માન્યતા સાથે ન પડ્યો હોત તો ખોટું શું હતું એ સમજાવો દાદા. તે યોગ્ય છે પણ અમને લોકોનો પરિચય જ્ઞાની છીએ એવી માન્યતા સાથે ન પડ્યો હોત તો ખોટું શું હતું તે બનના શંકા હતી. અરે હે દુષ્ટાત્મા, પૂર્વે જ્યાં જાતને કે દુષ્ટાત્મા પૂર્વે ત્યાં બરાબર સંમતિ ન રાખી અને કર્મ બંધ કર્યા તો હવે તું જ તેના ફળ ભોગવે છે. અરે વાહ, તેના ફળ ભોગવ જાતે કે છે. તું કાતો ઝેર પી અને કાતો તત્કાળ કાતો ઉપાય તત્કાળ કર. તું કાતો ઝેર પી અને કાતો ઉપાય તત્કાળ કર. ઉપાય તત્કાળ કર, તરત એમ યોગ સાધન કરું. પ્રશ્ન છે, યોગ સાધન કરું તેમાં બહુ અંતરાય જોવામાં આવે છે. વર્તમાનમાં પરિશ્રમ કરતા પણ તે ઉદયમાં આવતું નથી. યોગ સાધન આવો ભરતભાઈ. જય સચિદાનંદ. પરિચય એટલે શું? બંધ કરતો હતી મારે. કારણ કે તે બે પ્રકાર નું દુઃખ ખાધું છે. બે પ્રકાર નું દુઃખ, એક ઉપસર્ગ નું દુઃખ અને એક પરિચય નું દુઃખ. પરિચય નું દુઃખ એટલે અંદર થી આવે, આપડા આંતરિક ઉપસર્ગ બહાર થી આવે. દુખાવો મારે રજા દુઃખ ઉત્પન્ન થાય એવું શરૂ કહેવાય. કોઈ અત્યારે અહીંયા કઈ આવે સત્સંગ ખૂબ ચાલતો એના આનંદમાં હોય પીડા એ ધૂમ પાડે કીર્તિભાઈ છે એ ઉપસર્ગ આવે કેવાય. બહાર થી દુઃખ આવે અને અંદર થી દુઃખ આવે. દર્શન પરિચય, દર્શન પરિચય એટલે હું જાણું જિલ્લા બેન એવો ભાવ જાણું છું. અને એમાંથી જે ઉત્પન્ન દુઃખ ઉત્પન્ન થાય એ કરી શકાય દર્શન પરિસર. જ્યાં દર્શન ના થાય, દર્શન ના થઈ ગયું એ પરિસર ઉત્પન્ન ના થાય. એટલે પોતે જાણે દર્શન પર આવી રીતે વેદાય. પણ એલા હોય પુસ્તક હું તમને દેખાડું. એમને થોડા વખત પછી એમના સંજોગ બાજુ આવ્યા. ભગવાને કહ્યું દરેક નું જોઈ લેજો, ત્યાર પછી આપણું કેટલું સત્ય છે એનું પુરવાર થશે. વાંચતા બીજાને વાંચવા જાય તો આ સ્થિતિ એમની વાંચી જાવ. એ તમે પત્ર 160 નું પાનું 238 પાનું 1 ચૈતન્યાધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. ચૈતન્યાધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. જો કે એક શુદ્ધાદ્વૈત દ્વૈત જ સમજાય છે. જો કે એક શુદ્ધાદ્વૈત જ સમજાય છે અને તેમ જ છે. એ આ બધું બધું બપાયું અહીંથી. વિશિષ્ટાદ્વૈત ને બધું અમારી પરમ રુચિ છે એમ કે છે ને. તથા અદ્વૈત વાળા આવે છે ને એમનું કહું છું સોરી દુકાનો કાઢી છે. પછી અદ્વૈત ની તમે એક જ કાઢી હતી પછી બે સુખા કાઢી તજ્ઞા પર વિશિષ્ટ અદ્વૈત શુદ્ધાદ્વૈત દુકાનો કાઢી કઈ ને અદ્વૈત માં અદ્વૈત ના હોય એકલો સમજ ને. અદ્વૈત એટલે શું દાદા સમજો? અદ્વૈત એટલે નિશ્ચય. અદ્વૈત એટલે નિશ્ચય છે. આત્મા ઉપર હું આત્મા જ છું. એકલું પકડી દેહ માં રહી શકાય નહી. અદ્વૈત નીકળી ગયા બધું ને. એટલે અદ્વૈત દ્વારા તો બધું ઊંધી માર પડી ગયા. કોઈ અદ્વૈત લાવ્યો કે નથી. અદ્વૈત એ તો બુદ્ધિ ના. અદ્વૈત ક્યાંથી આવ્યું? કારણ કે દ્વૈત ના બેઝમેન્ટ ઉપર અદ્વૈત ઉભું રહ્યું છે. શું રહ્યું છે? દ્વૈત ના બેઝમેન્ટ. દ્વૈત છે તો અદ્વૈત છે. દ્વૈત જ ના હોય તો અદ્વૈત કે રીતે? તો માટે બંને માં રહેવું પડશે. દ્વૈતાદ્વૈત આત્મા અદ્વૈત નથી. આત્મા દ્વૈત નથી. એટલે અમે પુસ્તક માં લખ્યું આત્મા દ્વૈત છે. એટલે જયારે શુદ્ધ ઉપયોગ માં રે એટલે અદ્વૈત છે. અને સંસાર વ્યવહાર માં રહે તો અદ્વૈત છે. દેહ છે તો હું દ્વૈત વ્યવહાર જ ને. અને વિશિષ્ટ અદ્વૈત એ પાછું બીજો એનો બીજી દુકાન કાઢી સમજાય છે અને તેમ જ છે. સત ચિત આનંદ એ જ હરિ જળ જીવ અને પરમાત્મા અને તે જ અમારી અંતર ની પરમ રુચિ અને તે જ અમારી અંતર ની પરમ રુચિ. પરમાત્મા આનંદ સત અને ચિત્તમય છે. પરમાત્મા આનંદ સત અને ચિત્તમય છે. પાનું 3 પરમાત્મા સૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી. પરમાત્મા સૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી. પાનું 4 જીવ સૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે. જીવ સૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે. પરમાત્મા સૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદ કરી પરિપૂર્ણ ભરપૂર છે. પરમાત્મા સૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદ કરી પરિપૂર્ણ ભરપૂર છે. આ બધા દાદા જુદા જુદા મત. આ બધા જુદા જુદા મત છે. ના, આ વેદાંત મત ના હતા. એટલે આ બધું વેદાંત નું મત. આગળ જુઓ. પાનું 7 જીવ સ્વસૃષ્ટિ માંથી ઉદાસીન થવો યોગ્ય છે. જીવ સ્વસૃષ્ટિ માંથી ઉદાસીન થવો યોગ્ય છે. હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. હરિના ગુણગ્રામ નું અનન્ય ચિંતન નથી. તે ચિંતન પણ વિષમ છે. હરિના ગુણગાન નું અનન્ય ચિંતન નથી. તે ચિંતન પણ વિષમ છે. હરિમય જ એમ હોવાને યોગ્ય છે. હરિમય એમ હોવાને યોગ્ય છે. હરિની માયા છે તેનાથી તે પ્રવર્તે છે. હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં. હરિની માયા છે તેનાથી તે પ્રવર્તે છે. હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં. તે માયા પણ હોવાને યોગ્ય જ છે. તે માયા પણ હોવાને યોગ્ય જ છે. માયા ન હોત તો હરિનું અકળત્વ કોણ કહે? માયા ન હોત તો હરિનું અકળત્વ કોણ કહે? માયા એવી નિયતિ એ યુક્ત છે કે તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે. માયા એવી નિયતિ એ યુક્ત છે કે તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે. એ સમજાવો આનું જ. માયા એવી નિયતિ એ યુક્ત છે કે તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે. પ્રેરક માયા નો કોઈ પ્રેરક જ નથી. આ પ્રેરક લખ્યું છે ને, એ પ્રેરક જે હોય ને તે અપ્રેરક થાય નહી કોઈ દાડો. પ્રેરક એટલે કરતા થઈ ગયો. પ્રેરક એટલે પ્રેરણા આપનાર, પ્રેરણા આપનાર. તે આ પ્રેરણા આત્મા કોઈ જાતની પ્રેરણા આપતો જ નથી. જ્યાં વિતરાગો ની વાત જો સમજાય ને તો કામ કરી નાખે. આ વેદાંત ની વાત છે. હરી હરી એમ જ સર્વત્ર હો, તે જ પ્રતીત થાઓ, તેવું જ ભાન હો, તેની જ સત્તા અમને ભાસો, તેમાં જ અમારો અનન્ય અખંડ અભેદ હોવો યોગ્ય જ હતો. જીવ પોતાની સૃષ્ટિ પૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. જીવ પોતાની સૃષ્ટિ પૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે. હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે. એમ સમજાવવા માટે પ્રાપ્તિ હોવા હરિનો અનુગ્રહ જોઈએ. એમ સમજાવવા માટે પ્રાપ્તિ હોવા હરિનો અનુગ્રહ જોઈએ. તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપવો એ વગેરે સાધનો તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે. તપશ્ચર્યાવાન બ્રહ્મ છે. બીજા ખોટા છે. તમે એને આરાધન કરી શકશો પણ આત્મા બધા આત્મા કર્યું કોણ કરશો? નરક બ્રહ્મ છે એવું કેમ કહ્યો? નરક બ્રહ્મ છે, ગુંચવાઈ ગયા બધી મુજે ગયા વાંચ્યું. તે કોટ છે પેલા માંથી વેદાંત જ્ઞાન થયેલું પણ સમજણ નહી. બીજા લોકો શું થાય? આવું બધું વાંચવાથી નાની પુનરાવર્તન થાય છે. બીજા લોકો તમે જવા જોઈએ ને. આવું બધું વાંચવાથી એવું થઈ ગયું. આપડે સત્સંગ ચાલવા દે. સમજાવવા માટે એકદમ મુશ્કેલી આવે તો મને એમ થાય કે જ્ઞાન કઈ જતું. અમે તો નિશંક થઈ ગયા દાદા. નિશંક જ્ઞાન જ નિશંક છે. દિસ ઇઝ અ કેશ બેંક ઓફ ધ્યાન. કેશ બેંક નીકળી નહીં ને પગથિયા તરીકે એકદમ નીકળી જાય ને. કમીશ બેંક પહેરાય નહીં, લંગોટી વાળી મળે. હા, તોય મુક્તિ ના થાય. તોય પછી સમગ્ર દર્શન થાય તો મુક્તિ. હવે એવું રહ્યું નહી દાદા. પણ દાદા, એ સમ્યક દર્શન ક્યારે થાય? સમ્યક દર્શન ક્યારે થાય? જયારે અનુભવ માં આવવાની તૈયારી થાય ત્યારે સમ્યક દર્શન થાય. પછી તમારું ગાળું ચાલ્યું. દર્શન તમારું ગાળું એટલે શબ્દ બેસી આપડે તમને બધા કે તમે જીતેન્દ્રજી છો. બોલાવો શું છે એમાં? બધી ઇન્દ્રિય જીતી ગયા તમે કે એવું કે એટલો ફરક અક્રમ ને ક્રમિક માં, એટલો ક્રમિક માં ને અક્રમ માં ફરક ને? ક્રમિક માં એ એમ માને છે કે હું મારે ઇન્દ્રિયો જીતવાની છે, એવું માને છે. એટલે પોતે દેહધારી છે, એવું માને છે. દેહાદ્યાત છે ને, શું છે? અને તમે તો હું આત્મા જ છું. આ તો મારું પુત્ર છે, મારે લીધા દેહ નહીં. તમે આત્મા થઈ ગયા માટે તમે જીતે ઇન્દ્રિય જીન થઈ ગયા. જે બધી ઇન્દ્રિયો જીતી ગયા છે, તમને જીતેન્દ્રિય જીન પેલા કે જ્ઞાન આપીએ તે દિવસે. પછી બીજા એ શું કે જીતમો જીન કે જ્યાં સુધી નિર્વાણ ના થાય તો હોતી અરે કેવળ જ્ઞાન ના થાય તો હોતી જીતમો જીન કહેવાય. અને કેવળ જ્ઞાન થતા પેલા ક્ષીણમો જીન થઈ જાય. ચારિત્ર મોહ છે પણ દર્શન બહુ આવે રહ્યો. દર્શન બહુ ગયો માટે એને છાયક નિર્દેશન થયું. અને હવે ચારિત્ર મોહ રહ્યો, જે માલ ભરેલો છે તેનો મોહ હજુ રહ્યો. જે રાત થતા પહેલો જે માલ ભર્યો છે એનો જે મોહ છે તે રહ્યો છે ચારિત્ર મોહ. તે ચારિત્ર મોહ એ જ્ઞાન આપ્યા પછી જીતમો ચારિત્ર મોહ ને જીતતો જાય. અને એમને આટલો આટલો ત્યાગ કરવા છતાં એ કે છે સાહેબ મારે જીતીન કરે છે ને કે છે. મન ના ખરાબ વિચાર આવે છે. અને તમે શ્રી ની હાથે ભગવાન યુએસ એર નું મળે ને તો બી જુઓ, અમેરિકન એરલાઇન્સ નું મળે ને નોકરી કરે છે. તમે નથી એ તમારી બિલી બધા કે ફેર થઈ જાય. અહંકાર ને કારણે અહંકાર હોય ત્યાં ચિંતા હોય. એટલે તીર્થંકર થાય એના આગલા આવતા સુધી ચિંતા કરી. અહંકાર હોય ચિંતા હોય. તમારે તો બારે ચિંતા ના થાય, કારણ કે તમે અગ્રસ્રોત રહ્યો નઈ ને. હવે પછી શું થશે? વ્યવસ્થિત આપી દીધું. કોને આપી દીધું? બધું વ્યવસ્થિત. હા, ભૂતકાળ ગયો ગણ અને બહિષ્કાર બહિષ્કાર નું લોકો અગ્રસ્રોત ગઢપુર માં શું કરીશું ને? અગ્રસ્રોત આજે જમણ બનાવ્યું હોય તે નિરાતે જમી અને વધારે પાપાવે તો વધારે જમીને પણ આથી સુઈ જાવ કે છે. શું કે છે? વર્તમાન માં રહો કે છે, અને શુદ્ધાત્મા જે જ્ઞાન મળશે તેમાં રહો કે નિશ્ચય થી અને વ્યવહાર થી મૂકીને કે જમો તમે કે. અને ત્યાં આગળ ત્યાં બેકાર ને પૈસા નહીં રીતા મુખમાં મુખમાં મોડું લાલ ગોલા જેવું દેખાતા તે હરે તપની જરૂર નહી. ઓકે ભાઈ, તપની જરૂર આપણે શોખ હોય તો દેવ ગતિ નો શોખ હોય, ગાડીઓ નો શોખ હોય, મોટર નો શોખ હોય તો તપ ની જરૂર. એવો શોખ ના હોય તેને જરૂર નથી. મને એટલે હું તપ કર્યો જ નથી. મેં તો મારે તો મોક્ષ એટલો જ જોયે. મારે મોક્ષ જ જોઈએ છે દાદા, તપ તો થતું જ નથી. એમને મોક્ષ જ જોઈએ દાદા, એમને મોક્ષ જ જોઈએ છે. ચાલીસ થી પિસ્તાલીસ હજાર માણસ ને કરી આપી છે. તમને કઈ બાકી રાખવાનું નથી, તમારી ઈચ્છા થઈ જોઈએ. અને વાત કરીએ ને પછી જતા રહે તો આપડે નાય કે નાય હું અમદાવાદ આવીશ કે છે. હું અમદાવાદ આવીશ એ નહી છોડે દાદા. નહી તો છોડે નઈ ને, છોડાય જ નહીં ને. હવે મોક્ષે જવું હોય તો ક્યાંથી છોડાય? ને ખરાબ કરું છું. હા એમ વાંચું કે છે, ટાઉન હોલ માંથી સનાતન સુખ લઈ આવ્યા હતા. સનાતન સુખ તો દેશ માં એટલા બધા બીજા દિવસ થી વકીલો ને તકલીફ થઈ ગઈ દાદા. વકીલો જોજો જોજો જોજો હું બધા લોકો સનાતન સુખ નું ભાવના સારી હોવી જોઈએ તો રસ્તા તૂટી જાય. ભાવના મજબૂત હોવી. તમે તપ વગર શું ના ભાવના આપણી મજબૂત હોય તો તપ વગર આપણે જીમ માં તેમ કે છે ને તપ વિના એવું કર્મ ખપતા. હા એ બોલો દાદા. બેન કહે છે કે તપ વિના કર્મ ખપે નહી એવું જૈન માં કીધું છે. જૈન માં એમ કહ્યું છે કે તપ વિના કર્મ ખપે નહી એવું કહ્યું છે. નિદ્રા થાય નહી એમ. એ તપ જુદું છે. આ તપ જે દેખાય છે એ તપ નહી. આ જે દેખાય છે એ તપ નહી. નિદ્રા કરવાનું તપ જુદું છે. એ દેખાય નહી એ તપ. અને આ જે દેખાય છે એ તપ. જે તપ આપણે લોકો નો દેખાય છે કે આ તપ કરે છે એ પુણ્ય બંધાવે. એ પુણ્ય બંધાવે. નિર્ધા કરનારું તપ જુદું છે. મોક્ષ માટે આ લોકો નું હોય. તમારે નિર્ધા કરે એવું તપ. દાખલો આપીને જરા સમજાવો ને. દાખલો આપીને અત્યારે કોઈ અપમાન કર્યું તને કોઈ અપમાન કરે તે વખતે તો જ્ઞાન જ્ઞાન હાજર થઈ જાય. તે વખતે તું છે તે એને અપમાન કરવું નહીં કે રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન ના કરવું. જ્ઞાન હાજર થઈ જાય કે આ જે કે છે તે વ્યવસ્થિત છે. શું અને શું તારું નામ? પ્રવીણ. પ્રવીણ આપડે એવું કોઈ કહીએ પ્રવીણ તારા દોષ હશે તો કેતા હશે, તારા દોષ ના કોણ કે એવું આપડે આવું કેવા લાગીએ પ્રવીણ ને ખબર. પણ છતાંય મન સાથે તપ્યા કરે, મન લાલ લાલ થઈ જાય, મન ના થઈ જાય પછી યાદ આવે કે હું તો મન લાલ લાલ થઈ જાય. પણ અક્ષરે બોલે નહી કે તપ્યા કરે, સિવાય ક્ષમતા ભાવે તપવું, એ તપ થી નિદ્રા થાય. લાગે નહી તપ્યા કરે, ક્ષમતા ભાવે રહેવું એમ અંતકર ની રીતે થાય. ને બહાર જે તપ કરીએ છીએ, જપ તપ ઉપવાસ એ બધા થી પુણ્ય બંધાય. અભ્યંતર તપ કેવાય એને, અભ્યંતર તપ, અભ્યંતર. દાદા વસંતભાઈ પૂછે કે અધિક તપ સમજાવો ને, એ અધિક તપ એ જ અભ્યંતર, એ આંતરિક તપ અધિક તપ એ બધા એક જ. અભ્યંતર કહીએ ને તો શાસ્ત્ર નો પાછા ના, એટલે તમારે બહુ વિચારવું પડે કે અને બહુ અસર ના થાય. પણ અડી છે તે દેખાતું નથી એવું, આપડા પરિભ્રમણ જેવું ભટક ભટક પરિભ્રમણ આવ્યું એટલે બધા પડી. દાદા આજે શ્રીમદ ના આજે પુસ્તકો છે એ આજે જે નવો નિશાળીઓ વાંચે તો ભારે લાગે. હવે વર્ષો બાદ દાદાની બી આપતા વાણીઓ લોકો વાંચશે ત્યારે અમુક સહેલી તો ભાષા છે પણ અમુક મિનિંગ કાઢવા માટે, અર્થ કાઢવા માટે તો ભારે પડશે. તમે અધિક એટલું સરસ સમજાવ્યો. આ તો વાંચ્યા વાંચે નઈ, દરેક વાંચનાર દરેક માણસ ને બધા પુસ્તકો હોય જ ને વાંચવા આપીએ આપણને, હોય જણ પુસ્તક વાંચે પછી આપણે બધા પૂછ્યું સમજી ગયા, સમજી ગયા કોઈ એવું ના કે એમાં એટલું સમજો ના હોય એમ બરાબર ને. સી રીતે સમજવું પડે આ પારિભાષિક શબ્દો શાસ્ત્ર ના શબ્દો સી રીતે સમજવું પડે એમ.